કયું અમને કશું બધા દુઃખ થયું નથી એનો અર્થ તમને સમજાય એનો અર્થ એનો અર્થ તમે સમજાય કે ના સમજાય બીજી રીતે સમજતા કે આ રીતે કામ લેવા જેવું છે અને તેને અંગ્રેજી માં કેવા જાય તો થિયરી ઓફ રિલેટિવિટી ચાર શાળા હોય તેમજ ચારે આંકડા હોય તો બધાને ખરાબ કેવા અને એક વાત મનુષ્ય નું દ્રષ્ટિબિંદુ 100% રોંગ છે કઈ રીતે દ્રષ્ટિબિંદુ હે બધા 100% રોંગ હોય તો કઈ રીત કરે વાંધળા છે બીજું શું ઉગાડી માં છે ઉગાડી માં છે અંધા છે પોતાની હિતા હિત નું ભાન જ નથી હું શું બોલું તો હિત હું શું કરું તો હિત શું શું જાણું તો હિત જેમન તેમન નકલો બકલો કયા કરે છે બધું બદલાઈ ગયું આપણું નકલ કરવામાં સુધા થઈ ગયા આપણા હિન્દુસ્તાનના લોકો નકલ કોઈ નહીં કરે આપણા તો અસલી લોક આપણા ઉપરથી જગતે બધું નકલો કરેલી આ મોડર્નાઇઝ નથી મને કઈ ડર નથી હું જાણું છું કે આ યુગ છે યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે હું ઇથી છૂટ છૂટો રહું નહીં પણ આ હિત કર્યું કે હિત કર્યું તે હું જાણું શું કહ્યું સંપૂર્ણ હિત કર્યું જેમ તેમ કરી ગાડું પણ પોતાને કઈ વ્યવસ્થિત ને પોતે એક તો યારી આપી દે ને કઈ હું છું એવું મારા ઘરમાં કોઈ જાણ્યું નથી કનુભી સરકારે શું જાણવાનું આ લોકોને વાળા લોકો નથી અમે શું જણાવવાનું બધું થઈ જશે બિચારા હું તો આનંદ શક્તિ વાળો છું મારી વળી આ લોકોને જણાવવાનું તો 101 થઈ જોયું જુઓ જુઓ 101 મન તોપ ને બહાર ફોડી નાખી નહીં થી 101 વાળું એટલે જાણવાનું સાધન છે એ સાધ્ય વસ્તુ નથી શું કહ્યું કે ભાઈ આટલી ગરમીનો પારો વધી ગયો હોય તો એ પોતા પોતા મૂકજો કપાળ પર પ્રેમ પર અસર કરનારી કોઈ અંદાજ છોડી નાખે તો એ કઈ 99 હોય જોવા માટે નથી એ મને દુઃખ છે એમ કહો દુઃખ તો હતું રિલેટિવ માં તે રિયલ માં હતું નહીં આરોપિત હતું કેવું હતું આરોપિત જ્યાં તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે રોંગ બિલીફ થી તે 25% હતું તેને તમે સાથે બોલ્યા કે મને આ દુઃખ દાદા થયું છે એની સાથે 100% થઈ ગયું બધી એટલે મને કહ્યું એટલે લાગી જાય છે કે ચિત્તમાં મને કહ્યું એટલે હું હું ચંદ્રકાંત નો શરીર ની જોડે હું ભેગો થઈ ગયો એટલે મને લાગી જાય છે 25 ને બદલે 75%. આખું ચંદ્રકાંત બોલી શકે ને, હું ચંદ્રકાંત એવું જાણે જગત આખું. હા તો તમે આટલા માણસો શીખ્યા, જગત તો હું જ છું એવું જાણે. બરાબર, ચંદ્રકાંત ને દુઃખ કહીએ કે આ ચંદ્રકાંત ને આ દુઃખ છે તો આપડે 25% નું 25% માં જ રહે છે. પછી વધે નહી તો 100% થઈ જાય. પોતાનું વર્ણન કરી અને લોકોને એ કરે છે અને પોતાને વધારે છે પોતાનું. ચિંતા શરૂ કરવી, ચિંતા એટલે ચિંતવન કર્યા કરું કે હવે શું કરીશું, તારા એડજસ્ટ થશે. માણુસ માણુસ છે તે થાય સ્વાભાવિક રીતે, બધા કઈ જ્ઞાની હતા. પણ ક્યારે ચિંતા કરવી, ક્યારે નહીં કરવી, અને કઈ નિયમ તો હોય ના હોય? આ કે ચિંતા કરવી ને ના કરવી એનો નિયમ નિયમ હોય એ વાત જ અહીંથી શરૂ થાય. અત્યારે લગી તો જે આવે એની ચિંતા કરવી, એક મશીન ચાલે આજકાલે. હું તો પછી ભગવાન વગોવાય, કુદરત વગોવાય, બધું વગોવાઈ જાય. પછી ન્યાય જેવું રહીશું, ડાયરેક્શન આપવી કે આટલાનું ચિંતન કરવું, આટલાનું ન કરવું. ચિંતા ચિંતવન જોડે રિલેટેડ છે, અને આટલું ચિંતવન કરવું અને આટલું ન કરવું એ વસ્તુ રેગ્યુલેશન કરવાનું હજુ કોઈ બધું સ્પષ્ટપણે કહેલું જ નથી. આ તો જે આવ્યું એનો નાનામાં નાનો પૈસાનો ડિસ્ટર્બન્સ ને પેલાનો ડિસ્ટર્બન્સ, આ એનું રેગ્યુલેશન એનું પ્રમાણ હોય કે આટલા પ્રમાણમાં ચિંતા કરવી. નાનો બાબો 2.5 મહિનાનો ભરી ગયો તોય રડે, 22 વર્ષનો પરણાયેલો ભરી ગયો તોય રડે, ત્યારે 55 વર્ષનો બાબો હોય તે મરી જાય તે રડે. તારે માતા એમ તો સમજણ શું પડ્યું, આમાં શું કઈ રડવાનું કઈ નહીં રડવાનું સમજતો જ નથી. ડપોર શું છો? પણ એ જ એટલે આનું એ જાતનું જ હવે બુદ્ધિનો ઉપયોગ આ જાતમાં જ કોઈ દિવસ થયો જ નથી. કે આ જાતનું ચિંતવન નહીં થાય તમારી જગ્યાએ સુખ કેમ પડે? સુખ જ છે મનુષ્યોને, દરેક જાનવરોને સુખ છે. આ મનુષ્યોને કઈ દુઃખ હતું છે? ફક્ત અમને ભોગવતા નથી આવડતું એટલું જ છે. આપવાનું છે આગળની વાત બધી, અને માનસતા સ્ત્રીઓને બધાને આપવાની છે તો આગળ વધે. આ લોકો તો મારી પાસે છે તેમાં સ્ટડી થઈની જમીન. આ પરબોટો ફૂટે નહીં તો કામ નીકળશે. ફૂટી ગયો તો ગયું. હું પોતે દાદા ભગવાન નથી. આ પાછું આ લોકોની ઘેર સમજ છે કે આ પોતે દાદા ભગવાન. હું પોતે દાદા ભગવાન પબ્લિક ટ્રસ્ટ થઈ ગયું છે. હવે ખાલી દાદા ભગવાન નામ બોલે તો લોકો નું કલ્યાણ થઈ જાય. ખાલી નામ બોલીશ ને દવા ખાના વાળો ઓળખું નામ બોલે એથી મારો હાથ પહેરી જતા રહે તો ગાડું હેડે. છ 2 79 તાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સવારે. પછી જેટલો હિસાબ હોય વ્યવસ્થિત નો એટલું ત્યાગ થાય, અને પછી ના થાય થતો નથી. આપડે ડંખ આત્મા માટે રાખવાનો છે, આત્મા રાખવાનો છે, યાદ રાખવાનો છે. આપડે ડંખ રહ્યા કરે કઈ ગમ જાય એ જ્ઞાની પુરુષ એવા કૃપાળુ દેવ તર્યા રાખી દીધે. કોઈ તર્યો પાછળ 2-3 જણું સંગીત થયા છે એ કરશે. કરવાનો માર્ગ આવો, કલ્પિત માર્ગ છે નહીં તરવાનો. કરવાનો માર્ગ જ્ઞાની પુરુષો ની પાસે જ છે, માટે તેમની હાજરીમાં પ્રાપ્ત થઈ ગયો તો થઈ ગયો, નહી તો પછી કરવાનો માર્ગ રહેતો નથી. પછી દુસ્તર રહે છે, શું રહે છે? ખુલ્લી દુકાન ના હોય તો એમને બે રહો, શું કરો? માવી ના નામ પર બીજા દુકાન ખુલશે ત્યાં બેસી કશું બોલે. ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાગ કરો. કપાળ દેવ ભાવતી થાળી બીજાને આપી દો, હવે હું આ બધા મહાત્મા કહું ભાવતી આપી દો, કોણ આપી દે? બીજા અમને શિષ્ય કોઈ ગજબ ના કરો, પુરુષાર્થ બળવા હતા અને પૂર્વે જ્ઞાનીઓ ચરણ એટલા બધા સેવેલો હતા એમને, તે બધું જ્ઞાનીઓ જ હાજર રહેતા તેમને. અત્યારે વાલકેશ્વર માં એક જણ કોઈને બંધાય કેવી રીતે? એ તો બહુ ભાવના ઊંચી ઊંચી હોય છે, તીર્થંકર ભાવનાઓ કરી હતા લોકો. કોક જ ફેરો હોય, લોક પૂજ્ય પુરુષ જ ના હોય. આપડે તો ગાડી બેઠા હોય ને તો આજુબાજુ વાળા સમજી જાય કે આ કોઈ લોક પૂજ્ય માણસ છે. બાકી આ આગળ બોલે એ એક હજાર આઠ આયા ને એ બધું, એમાં કશું લોક પૂજ્ય ન હોય. લોક પૂજ્ય તો આમ ચહેરા છે લાગ્યા મનમાં, ભાવ જેવું થઈ જાય, પોલીસ વાળા જેવો ભાવ નહી ભેગા થયા નહી, પછી ગયો કશું નહીં, એનું તો આકર્ષણ છે. હા, ઘર બદલવાનું છે, ત્યાં જવાનું છે. ચાલો ચાલો, કઈ ગયા ભાઈ પ્રાણલાલ ભાઈ? ઉભા છે ને, હાજર છે, તૈયાર છે. ચાલો ચાલો, બિલ્ડિંગ તૈયાર છે. વાંચી ક્યાંક વાંચી પાછી ભગવાન આ બધા જીવતા મળતા છે, જીવતા મળતા જીવતા મળતા એટલે શું? આત્માની હાજરીમાં આ મળવું છે તે આ ચૂંટણી નાતી રહી છે, આત્મા ની હાજરીમાં નાતી રહ્યું છે. પોતાના તમે એના બધા પ્રત્યક્ષ દેખાય ને? અમારી પણ પ્રત્યક્ષ જેટલું પ્રતિક્રમણ બધા અમારી પાસે આવે એટલે ગણીએ ને તે થઈ જાય. હા હા, બધી બધી કોઈ કોઈ મહાત્મા ના તો એની 10-11 ની છોકરી હોય ને, તે પાછું મને કે દાદા મારી નાખવા જેવું છે કે મતલબ શું થોડી રાતે ઉઠી બધું મેં હાથ કરી રહી એવું છે. એ કેવું બાધી છે એને એવું એક નહી એટલા ચેતા નીકળ્યા હતા. એક એની દૈરીને એને કહ્યું છોડી દે અગિયાર મને ભોગવવા દે કે આપણે મહાત્મા બાપ ફેરવે નહીં છોડી દ્રષ્ટિ પડી જાય છડી જાય એટલે બધા જોર જોર કરતી પડી જાય. હા નિકાલી થઈ જાય. આપડે બઉ શું કરી રહ્યું પડે છોકરીઓ પોતાના છોકરીઓ રાખવું હોય તો બાપ સૌ શું કરે એ ધોવાય નહીં. પેલા તો મારો તો હોઉં માગણી કરી બે દિન બધા ભેગા માણસ પાણી છોકરો હોય 25 વર્ષ નો અને પેલો પાણી હોય 35 વર્ષ નો તો એમાં લખે એમ મને ભાવ ઉત્પન્ન થયો તો તેનું પ્રતિક્રમ કરું છું. ઓમની ઉપર થયો તો ઓમની ઉપર થયો બધી પોત ઉંમરો ફેર બધું ફેર અને આ સત્સંગ હોય છે 15 મહાપરણ છે નહીં માફ કરવા જેવું ક્ષમા આપવા જેવું કારણ પ્રભાવ બહેનો જોડે ભાઈઓ જોડે આ તો કચી જાતનું આ તો સાંભળવા ના આવ્યા આપને કોણ ના કીડા થઈ છે ગતિ કેમ કરાવે બહુ જ પેલા પેલા છે તે બઉ કડક માણસો આખે ફોડી નાખતા હતા આપણે ફોડી નઈ નાખતા એમ બહુ થઈ છે આપડે મોટા મોટો રોગ જ આ સંસારમાં આને લઈને સંસાર ઉભો રહ્યો આના મૂળિયા ઉપર સંસાર ઉભો રહ્યો મૂળ મૂળ મૂળ જ આ નિર્ખી ને નવ યવના લેશ નવિષે નિદાન ગણેશ રાષ્ટ્રની પુત્રવાન આ સંસારની નમણી નારી રૂપ નમણી નાયક રૂપ નારી રૂપ નમણી નારી રૂપ નાયક રૂપ નાયક નમણી નાયક રૂપ કે ત્યાગે તાજુ બધું કેવળ શોક સ્વરૂપ કેવળ શોક સ્વરૂપ એ શોક સ્વરૂપ ને ઉત્પન્ન નહીં થતો એનું કારણ એ જ કેવળ શોક એક વિષય ને જીતે જેમ નરપતિ જીતતા જીતીએ દર ભૂલ નથી વિષય રૂપક નથી તળે જ્ઞાન ને ધ્યાન લેશ મદિરા પાન થી આ કહે છે બધું આપણા સંસ્કાર થી બધાનો સંસ્કાર થઈ જાય પછી હાથે વાળા જવું પડે છોડીઓ છોકરો આપણે હાથે એને પ્રત્યાઘાત જ પડે માણસ ને ગંધ ગમતી નથી અને સરસ ને ગંધ નું કારણ છે માણસ ને માથે દેખે અમુક દેખાડે વિચિત્ર દેખાડ ગમતું નથી તે વિચિત્ર દેખાવાનું કારણ બધું જ ન ગમતી વસ્તુ બધી અને એ પૂજા એટલે બધા રાજા પછી કોઈ સ્ત્રી આપણે ભડકે નહીં પછી ભડકે એ તો જાણે કે અહીંયા આગળ આપણું કામ નીકળવાનું નથી આ દુકાને કે સારું કેળાય પણ ભડકાર તો ના રહે ના ગણે કાચ નહીં પૂતળી તે ભગવાન કાચ ની પૂતળી થી જ ગણે પણ ગણું કઈ ભાઈ હેલું છે આપણું જ્ઞાન એવું છે કે પછી નહીં તો કાશની પુત્રી ગણીએ અરે કાશની પુત્રી સાચી પુત્રી લાગે છે એટલું લોકો તે આમ પાસમાં ગાર ગાર કરે એક જણ તો હાગલો હાગનો આવું જાડું જાડું તો એ હતું ને થર્ડ બહુ સરસ મંગાવું સરસ સંક્ષિપ્ત હું આવું ગટર કરી લગ જિંદગી કમાણી થઈ જાય ઠીક છે છોકરો પ્રજા ના હોય તો ગમે કે ના ગમે ઉપચાર પૂરતો પછી ના થાય તેનો તો અને વૈરાગ આવ્યો તો એ તો ભગવાન જ કહેવાય મારી ભગવાન ને જન્મથી વૈરાગી ભક્તિ ના આ લોકો ગમતી રહે ભાઈ પછી કેટલી શાંતિ રહેશે આના ફાધર તો ભેટે મળ્યું છે ને એને શાંતિ છે ગમતી રે બાર બધું ઇન્કમ ટેક્સ નું ફાઇલ આવી ગઈ છે આપડે રોકાઈ ગયું અવસ્થિત પુષ્પ નથી રોકાઈ ગયું અવશ્ય મોક્ષ નું સાધન એ થયું. તારા આ એક પાછી ભાગ ગયું કાતી અમુક જ માણસ બધા નથી, બધા જ નહીં, કેટલાક પોતાના સ્ત્રીઓ છે પરણેલા અને બધા ખરા ને, એટલે એમાં સંતોષ વાળા થઈ ગયેલા. પછી આ વાતચીત થઈ ને એટલે એમ જોખમદારી સમજી ગયા, જોખમદારી સંતોષ થયું, પ્રત્યે વાળી લીધી બધા. આવતો હોય ને બેન પર પરમાણુ જુદી જાત ના છે, અને પછી સ્ત્રી ને ઝપટે ચડ્યો, કેટલા આવતા છોડે ગયું, કેટલા આવતા મારી પાસે સુખ લીધું છે ત્યારે હું એમ કાલ છોડું નહીં. મેં જ આ કર્યું બધું દેહા દેહા તૂટે દેહા અભ્યાસ તો નહીં કરતા, તું કર નહી ભોગતા તૂટે એનો એ ધર્મ નો મરમ, ધર્મ નો મરમ શું તાકે છૂટા દેહા અભ્યાસ. ૬-૨-૭૯ તમે એક વખત કહ્યું હતું કે અહીં તો ગુંચ ગુંચ વધારે ગુંચ પાડે, એની મેરેજ જો જોયા કરે તો ઉકલ્યા કરે, ઉકલી રહે છે. ખોટી વાતો લઈને આવે છે, સારી ઓછી લઈને આવે છે અથવા નથી લઈને આવતો, એનું કારણ શું? કાળનો પ્રભાવ. ખરી વાત તો લઈ જ નહીં આવે, ખોટું જ લઈને આવે છે. ખોટું ખોટી વાત એને મીઠી પડે લાગે છે, અને ખરી વાત કરવી લાગે છે. ખોટી વાત મીઠી લાગે છે, તો આ કેમ મીઠી કડવી મીઠી નહીં લાગતી? એટલે સુધી આપ કરવા જેવું નહીં કે આ ટુકડો આપલો પડી રહેશે ને તે હિસાબ છે. એ ટુકડો નહીં, એક પરમાણુ એમની પણ લઈ ગયા, એમાં બહુ વાત કરવા જેવું. જગત કઈ ખાતું જ નહીં, શું ખવાઈ જાય છે, શું થાય છે? ભાવતું ના ભાવતું બેવું ખવાઈ જાય. વાત કરીએ તો આ બરોબર કેટલી વાર આપણે સમજાવી દીધું, ભાવતું ના ભાવતું બેવું ખવાઈ જાય, ખવાઈ જાય છે, ખવાઈ જાય. ક્યાં દે ભૂખ લાગી હતી ના ભાવતું, ના ભાવતું પણ પતરાવું જ પડે ને. તો એ અમારી છેલ્લી સુખો છે, આ છેલ્લી કોઈ ખાતું નથી. કે જીવતો નથી એને જીવવું પડે છે એમ ને, જીવતો નથી એને જીવવું પડે છે, જીવવું પડે છે. તમને અનુભવ થઈ ગયા કેટલાક? જીવવું પડે છે, ખાવું પડે છે ને. રાત્રિ સર તમે સમજાય, રાત્રિ સર તમે કહેવાય.